ભાવે કરીએ કે દાદા ની અમારા પર કૃપા ઓછી છે એવો ભાવે ના કરાય. ઓછી છે તે આપડે મનમાં સમજવાની કે કૃપા ઓછી છે, આપણી ભૂલથી જ ઓછી છે. બાકી એ તો લેવલ જ હોય, એ તો લેવલ નું જ છે. આપડે જેટલું લેવલ ઉમેરીએ એટલું લેવલ ઉમેરાય, ઓછું કરીએ તો શું થઈ જાય. થર્મોમીટર ને ગુનો હોય ખરો? ના, ઠંડી વધારે પડે ગરમી પડે. એક જરાક ગરમી થાય તો ઉપર ચડીને પાછી ઠંડી પડે તો ઉતરી જાય. એટલે આપડે એવું કહીએ છીએ તમે હા આવેલું જે મહાકૃપા ઉતરી જાય એવું ના કરો. હા દાદા, ગરમી બહુ મુશ્કેલ છે. એની જોડે આવું થયું છે બિચારા. અમારી વાત કરું છું કે અમને ભી આ પાર્ટી માં હોય તો નવા મહાત્મા બોલાવો, અથવા નવા મહાત્મા ઉપર હાથ પહેલો પડે ને કોઈ વાર જૂના મહાત્મા છેલ્લે રહી જાય. પણ ત્યારે એમ સમજવાનું કે દાદા ભી બધે કૃપા એમની સરખી જ છે. સરખી જ હોય, લેવલ જ હોય. આપણી ભૂલ થી જ કાચું પડે છે. હા, આપણી ભૂલ થી જ કાચું પડે. અથવા તો ઘણા વખત બહુ મોટું ટોળું હોય તો દાદાજી દ્રવ્ય થી પહોંચી ના વળે. 5 લાખ નું ટોળું હોય તો જ્યાં છે ત્યાં છે. ત્યાં છે. હા દાદાજી, જેનું જેટલું જેટલો ભાવ એટલું હોય જ. હોય જ. એટલે ઓછી છે એવું માનવું નહીં. આપણે પ્રયત્ન કરે કે મારે કૃપા વધે એવું કરવું. વધે કરે. પરમ વિનય માં રહીએ એટલે કૃપા વધે. પરમ વિનય જોઈએ. પરમ વિનય માટે કોઈ બાબત નો અમારા માં બીજું જોવું નહીં. બરાબર બરાબર દાદાજી. અમે બધું હાલમાં તૈયાર જ છીએ. પણ લેતા તમને ના આવડે તો અમે શું કરીએ? આ ભરત ને 2 વર્ષ માં કેટલું લાભ થઈ ગયો. પણ લેતા જ ના આવડે. 3 મહિના પાછું થાય ને કઈ નાખી દેવાય. એક દિવસ રમેશભાઈ બોલાતા, રમેશભાઈ કે દાદા નો માથે હાથ મુકાવો એ કઈ એટલી જરૂરી નથી, એમની એક કૃપા દ્રષ્ટિ આપણા પર પડી જાય. બહુ થઈ ગયું કે છે. ના પણ માથે હાથે બધી જરૂરિયાત છે. હા, પણ દ્રષ્ટિ પડે તો ઘણો ફાયદો થઈ જાય. ના એમ કે આપડે ટોળું હોય ને ધક્કમ ધક્કી કરીએ ધક્કમ ધક્કી વાળી ના એ મંદિરો બધી એક છે થી ગાંઠા છે. આપડે તો વિવેક હોય. આપડે તો શું હોય? કેટલું પણ સુંદર હા નીરુબેન. આપણને એવું કોઈ વાર થઈ જાય ભાવ પડે એટલે આપડે દાદા ને દોષિત કરીએ. કેટલું પાપે પાપે તો નહીં પણ કેટલી આવડી રાઉન્ડ થઈ જાય નહીં લેવા. આને જરી ભાવ ઉતરવા પડ્યો કારણ કે બહુ ચિકિત્સિત ધીરે ધીરે વધ્યો. મારા કાયદા મુજબ દેખાવા મળ્યો એનો વિનય. પ્રેમ ઉતરવા પડ્યો. કે ભાવ ઉતરવા પડ્યો. મારે ઉતરે તો બધું કઈ નઈ મળે. અમને બી કોઈ વાર એવું થઈ જતું હશે. બધાને થઈ જાય. તમને બધાને થોડુંક થાય કોઈક દાડો પણ એવું નહીં. આવી ભૂલ તો કોઈ થાય જ ને. આ સંસ્થા ની વાત અમલ આવે છે. આ વ્યવહાર ની બાબત વ્યવહાર માં આવડી આવું માગણી કરવાની આવી એ કરવાની હક હક કરવાનો આ તો અહિયાં આગ્રહ કર્યો ને તે જ છે કે મારે આ જોઈએ છે એવું આગ્રહ કર્યો એ જ છે. બરાબર છે દાદા. આગ્રહ ના થાય તો હજી અમૃત છે. આગ્રહ કર્યું થઈ ગયું જયારે એનું પરિવર્તન. કેટલું દુઃખ થતું છે એને મનમાં આવી સમજણ થી આવી સમજણ. હું તો મારી વાત કરું છું. મને એવું કોક વાર થાય. ના આ તો પાછું એવું છે ને તમને કોક દાડો થાય એ તો નાની બાબત થાય. તમે સહન કરી શકો અને બધા અંત જો શરીર જુઓ તો આ શરીર માં વખતે એક પરી ઉતરી તો શું અહીં કઈ ખોટ છે. ના હું તો સહજ વાત કરું કે ઘણી વાર બહુ હોય ત્યારે દાદાજી બધે માથે હાથ ના મૂકી શકે. પણ ત્યારે એમ જ માનવાનું કે નમે એટલે દાદા નો હાથ આવી જ ગયો માથા પર. દાદા ની મારી પર નિરંતર કૃપા છે એવું માનજો. હા નિરંતર દાદા તો છે જ. પણ તમે પછી જાય છે પણ એટલે આજે કહી દીધું તમને દાદાજી મારો ભાવ નિકાલી કરી નાખ્યો કે આ ખોટો ભાવ થતો હતો. દાદા ની નિરંતર કૃપા છે. તને ખબર પડી આ કોટ કે ઉઠી નફો કરવા જતા કારણ કે હાથમાં તાબા માં નહીં છે. દાદાજી આ તમારી સાથે ફરીએ તો જ આ બધું આવડે, નહીં તો ના આવડે ઘરે બેસવાથી. દાદા 68 માં જ્ઞાન લીધેલું તો 84 માં આ ભાવ આવ્યો, સંજોગ આવ્યો. કેટલે વર્ષે? 82 માં. અરે અડચણ તો કાઢવાની જરૂર છે ને. આમ ભેગા થશે એટલે પુસ્તક જેટલું સાંભળવાનું મળશે, બધું જાણવાનું મળશે. જે કઈ પોતાની શંકા ઉભી થઈ હોય કે જે કઈ જાણવું હોય તો પૂછીને લાવો, તો ભેગું આપડે આવો. અને મહિનાના રોજા કરે છે, રોજા એમને આમ પેલું ગુજરાતી ફાવે નહી તો એમને આશીર્વાદ ને આપો એટલે એમને શાંતિ ને રે, સુખ રે. બુશરા કદેરી એના હસબન્ડ પણ આવે, લગ્ન માં તો વેપાર માન બજાર એટલે સંકોચ કરાવ તૈયાર. અહી માન બજાર છે નહી. એક પ્રશ્ન હું પૂછો, મારું જરાક ઓળખાણ આપણને. મોસાળ ભાદરણ છે એટલે કે કદાચ દાદા ઓળખતા હશે એટલે. નવું માણસ હોય ને, નવા હતા, નવા બીજી નાની બનાવે તો ના ઓળખાય. મારા મામા મણીભાઈ ભગત, મણીભાઈ ભગત એમના મામા થાય દીખાબેન ફાધર હતા ને, તે ગુલાબી રાવણ કેતા એમને, તે રાવણ જીવે છે. રાવણ કેતા ગુલાબી રાવણ આમ છોકરા ભડકે બિચારા એમને દેખીને. બોલેતા એ છોકરા નાખી જાય એવું શરીર, એવું પાડી શરીર. મારી બી તો એના કરતા નોના ને પેલા, અમના કરતા અમારી ઉંમર ના હતા નોના ને. હા એ તો આ લોકો ને ભક્તિ કરાવડા અત્યારે મને મળ્યા હતા, આવ્યા હતા આપડે. તો મારે કે સાહેબ વાત જાણવી છે કે શું તો આવજો આપડે ત્યાં આપણે બધા ભગવાન ના બાળકો છે. સૃષ્ટિ માં જે ભગવાને કરેલી સૃષ્ટિ એમાં વેદ વિખેદ અવરો કેમ છે? ભાઈ કે છે કે એવું કેવાય છે, એવું સાંભળ્યું છે કે આ સૃષ્ટિ ભગવાને રચી છે અને આપણે બધા ભગવાન ના બાળકો છીએ, તો પછી આવી સૃષ્ટિ માં વેર વિખેર આવું બધું કેમ થઈ ગયું છે? બાળકો ને અમારી વાત છે, તે મોટી ઉંમર ના બાળક કિન્ડર ગાર્ડન નું ભણતર હોય, તે મોટી ઉંમર નો ભણતર ખોટું લાગે. શું કહ્યું? એ ખોટી વાત છે. એવું કયું છે ને, એક્ઝેક્ટલી તમે વર્લ્ડ ના માલિક તમે પોતે જ છો. તમારી વર્લ્ડ ના, તમારી વર્લ્ડ ને જે તમે ઉભી કરેલી વર્લ્ડ છે એના માલિક તમે પોતે જ છો. બીજા કોઈનું કઈ પણ જરા એનામાં એ નથી, રાખેલી નથી. એક્ઝેક્ટલી શું એક્ઝેક્ટલી જો જાણવું, વાસ્તવિક જાણવું હોય તો પછી વ્યૂ પોઈન્ટ જાણવા હોય તો ભગવાન ગોડ ઇઝ ક્રિએટર, ભગવાન આ બધા પુતળા બનાવ્યા ને શું. પણ સોલ્યુશન નહીં થાય, સોલ્વ નહીં થાય તો શું. કારણ કે સાચી વસ્તુ તે સોલ્યુશન થયું. અને ભગવાન જો બધું બનાવ્યું હોય ને તો પછી ઉભી થાય મોક્ષ હોય ને, તો પછી મોક્ષ ના હોય એના કરતા અહીં બેરી જોડે કચકચ માં પડી એવું સારું બળ્યું તારે ઘેર. પણ નહીં, મુક્તિ પણ છે. તમે સંપૂર્ણ મુક્ત જ છો. ભગવાન તો તમારું સ્વરૂપ છે, ભગવાન બીજો કોઈ વસ્તુ નથી. ભગવાન તો તમારું સ્વરૂપ જ છે. એટલે પોતાનું સ્વરૂપ જાણો. કૃષ્ણ ભગવાન એમનું સ્વરૂપ જાણ્યું એટલે પોતે પણ ભગવાન થઈ ગયા. નાહિર એમનું સ્વરૂપ જાણ્યું એટલે ભગવાન થઈ ગયા. પોતાના સ્વરૂપ આ ભ્રાંતિ છે ત્યાં સુધી ભગવાન જુદા રહ્યા. શું નામ આપનું? તમે જ તોડી છે નાખશો. શું ભાઈ? ખાતરી ખોટી નીકળી. કઈ બધી આ સમજણ ને લઈને હું અરવિંદભાઈ અરવિંદભાઈ અરવિંદ તમારું નામ છે. નોટ યુ, માય નેમ ઇઝ અરવિંદ. તમે હું અરવિંદ ના જાણું છે. પોતાનું નામ જ જો અરવિંદ હોય તો અરવિંદ નામ પાડ્યું છે કે આ દેહ ને ઓળખવાનું સાધન. નહી કે તમે તમે કોણ છે તમારે ના જાણવું છે. તમે કહો ખરેખર જાણવું છે. કારણ કે હિન્દુસ્તાનમાં એક દુનિયામાં એક જાણનારો નથી અને આત્મજ્ઞાન કોઈ જગ્યાએ રહ્યું જ નથી. એટલે પછી હે હું આચાર્ય છું, આમ છું, બધે ભ્રાંતિ એ ભ્રાંતિ. શું જયારે ભ્રાંતિ જાય ત્યારે કામ થાય ને થાય. શું અરવિંદભાઈ નામ કે હું અરવિંદભાઈ છું એમાં તમને શંકા પડે ત્યારે લાગે કે ભાઈ આ કશું. પણ અત્યારે તો શંકા પડે જ નહીં તમને. પણ હું તો શંકા નહી, બે કલાકમાં તમને અરવિંદ શંકા નહી. હું અરવિંદ નથી જ એમ કેશો તમે. શું કહ્યું? એનું પ્રૂફ થવું છે ને. અરવિંદ નામ છે ત્યાં નાના અહીં નાનાની કરતા નથી. અહી કોઈ માણસ કેળા માણસ મરી જાય ત્યાં નાનાની કરતા નથી. નરામી નો શું અર્થ કે ભાઈ નામ આપ્યું તું ભાઈ ને વ્યવહાર ચલાવવા સારું. ત્યાં ભાઈ જાય છે નામ લઈ લો, નહીં તો નામ જોડે લઈ જશે આ લોકો. નામે ના લઈ જવા દે કે બધું મૂકી જવાનું. મિલકત બિલકત નામ પર જે બધું કર્યું બધી મિલકત અહીંયા જપ્તી માં ગઈ. નામ હોવું જપ્તી માં ગયું. તમે તો એમની મરે જે ખોટા ખરા કર્યો હોય એટલું તમારે એડજસ્ટમેન્ટ જોડે લઈને જવાનું. એ તો કોર્ટમાં કેસ ચાલે તો ભરવાનું. પછી લાગે છે ખોટા કર્યા હોય ને ખરું કર્યું છે તે જોડે લઈ જવાનું. એ ખોટાનું ફળ છે તે ડેબિટમાં આવશે અને ખરા કર્યા એને ક્રેડિટમાં આવશે. ત્યાં ક્રેડિટ તમને આપશે ત્યાં આગળ જે બી હશે એટલી. અને ક્રેડિટ ખરાબ થઈ એટલે પેલું આપશે. અમારું ભગવાન ને ભગવાન ગોડ આ ફળના સાહિત્ય પૂછ્યું કે ભગવાન ક્રિએટર નથી. ભગવાન ક્રિએટર છે. ગોડ ઇઝ ક્રિએટર ઇઝ કરેક્ટ બાય રિલેટિવ વ્યૂ પોઈન્ટ, નોટ બાય રિયલ વ્યૂ પોઈન્ટ. અને ઓલ ધીઝ રિલેટિવ આર ટેમ્પરરી એડજસ્ટમેન્ટ. બાય રિલેટિવ બાય રિયલ વ્યૂ પોઈન્ટ ગોડ ઇઝ નોટ ક્રિએટર ઓફ ધીસ વર્લ્ડ એટ ઓલ. ઓનલી સાયન્ટિફિક સર્કમસ્ટન્શિયલ એવિડન્સ છે. ધી વર્લ્ડ ઇઝ ધી પઝલ ઇટસેલ્ફ. ઈશ્વર પ્રજલ થયેલું છે, વિજ્ઞાન થી પૂછેલું છે. જેમ ટુ એર ને ભેગા થાય તો પાણી થઈ જાય, એમાં ભગવાન કઈ કરવાનું પડે? આટલું આટલું માણસ હાથ થઈ જાય, ભગવાન મારવા આવવું પડે પેલા? અને આટલું મકાન આવીને દાપી જાય તો ભગવાન મારવા આવવું પડે? વિજ્ઞાન જ બધું કામ કરી રહ્યું છે. અને ભયંકર રોગ થયો, ડાક્ટર દવા ભાઈ છે, દવા જ હેલ્પ કરે છે મટાડે. શું કહ્યું? ભગવાન ઉઠા છું. આવું ઊંધું બોલે આપડે, બોલે કે ના બોલે તમે કહો. હા, જેમાં ના કમાતી વખતે એનું નામ દઈએ આપડે, કે ભાઈ ભગવાન મને હાલ્યા અને ખોટ જતી ફરી લઈ લીધો. કમાયો તો હું કમાયો, ખોટ ગઈ તને. છોકરો મારા છોકરાનો છોકરો ગયો, પેલા બે મને ત્રણમાં ફર્યા કરે પછી મરી જાય, ભગવાન મારી નાખ્યો છોકરો. હા, રસ્તો છે આ, સુખી થાય ખરા. ભગવાન એટલે ભગવાન જ છે, ભગવાન ભગવાન જ છે. મને તે સાહિત્ય પૂછે ભગવાન નથી, ભગવાન ના હોય તો આ તારું મારું આ જે દેખાય છે આનંદ ને બધું ના હોય કયું? આ ભગવાન ને લીધે જ આપણે દુનિયા રહી લાગે છે. ત્યારે મને કે ક્યાં રહે છે, તને શું લાગે છે? ત્યારે ઉપર ઉપર બાપ હોય નથી, ઉપર બધે આકાશ છે, અને હોય તો બધા આપણે લઈ લે, ઉઠાઈ લે એમણે, જો ઉપર કોઈ હોય તો. હું એના નામ બોલું નીકળ્યો, કે છે નામ બોલે લાવે ઉઠાયેલો. હું જોઈને આવ્યો છું આખા બધી જગ્યાએ, એવી કોઈ જગ્યા નથી જો હું ના ગયો હોઉં. શું કહ્યું? કે છે ભગવાન ક્યાં રહે છે? લખ God is in every creature, whether visible or invisible. તમારી મારી વચ્ચે ઇનવિઝિબલ ક્રિએચર એટલા બધા છે, પાંચથી ના દેખાય, દૂરમિથી ના દેખાય, એવા બધા નાના નાના જંતુ એની ભગવાન પોતે રહેલા છે. બટ નોટ ઇન ક્રિએશન, તમા નથી જગતમાં, બધે જ છે ક્રિએચરમાં, ક્રિએશનમાં નથી. ક્રિએશન એટલે સમજ્યા તમે? શું બનાવેલી વસ્તુ? બનાવેલી વસ તો એમ ગામડામાં ભગવાન કહે ની, એટલે પેલા સમજે કે લાકડા બાજી તેમજ ભગવાન, એટલે શંકા થયા કરે, દુઃખ થાય બિચારાનું. ચોખ્ખું કહી દે ને લાકડા બાજો નિરાતે કહી, એમાં ભગવાન નથી. એની પર જો ઉતે ચોટી એટલે કઈ નથી. લોકોને ઘૂંચી માર્યા છે, લોકોને એ ગુસ્સે પડે છે, લોકોને ઘૂંચી માર્યા છે. બદલ સોલ્વ કરવું જોઈએ, તો કઈ દુઃખ ઓછા થવા જોઈએ. આ દુઃખ તો દરેક વધારી ઉડતા લોકોને લાચારી મૂકી દીધા છે અત્યારે. આ નહીં તો આપણે પટેલો કેવા હોય, લાચાર થતો હશે, છત્રી કહેવાય આપણે. શું કહ્યું? ગમે એવા દુઃખ ને હોય તો આમ તકથી ઠોકર મારે, લાચારી સ્થિતિ ભોગવે છે એ અજાય બી લાગે. આવું કેમ હોય? એક પણ ચિંતા ના થાય તો જીવન જીવન કહેવાય. શું ચિંતા ના થાય જીવન હશે ખરું દુનિયામાં? હે, ક્યાં આગળ કયા દેશમાં? કોઈ બી દેશમાં. શું કે છે? રિંદી કોઈ પણ દેશમાં હોય. ચિંતા વગર હોય ને તો પૈસા એને માન ની ના હોય, કીર્તિ ની ભૂખ ના હોય, પૈસા ની ભૂખ ના હોય, સ્ત્રીઓની ભૂખ ના હોય. સમજવા ને, જેને કઈ પણ ભિખારી છે, કોઈ પણ જીત ના ભિખારી છે, ત્યાં સુધી ચિંતા હોય જ. ભિખારી એટલે સમજ્યા તને? માન ની ઈચ્છા હોય, કીર્તિ ની ઈચ્છા હોય, લક્ષ્મી ની ઈચ્છા હોય, એ ભિખારી ના કહેવાય? તમને કેવું લાગે? અને જ્યાં ભિખારી પણ છે ત્યાં ચિંતા હોય, એની ઈચ્છા પૂરી ના થાય તો ત્યાં ચિંતા હોય. તમને કેવું લાગે? છતાં સંતોષ આવ્યા છે, કારણ કે એકલી કોલેજ એકલાથી કઈ કામ પૂરું થાય નહી, તો કિન્ડર ગાર્ડન જોઈએ, પ્રાઇમરી સ્ટેજ ના માસ્તરો જોઈએ, બધા માસ્તરો જોઈએ જગત માં, કારણ મનુષ્યો એ પ્રમાણે છે ને ગ્રેજ્યુએશન, એટલે એમને ખોટા કહેવાય નઈ, એ એમની પ્રાઇમરી સ્કૂલ ના માટે બરોબર છે. ચિંતા વગર કોઈ પણ જાતની ભીખ ના રહ્યા દુનિયાની કોઈ ચીજ નહીં, થવું ચિંતા કે ના વગર ચોક્કસ. આજ બપોર આવો કરી આપું, ટાઈમ હોય તો આવજે, પછી ઊભું થઈ જાય. જયારે દાદા ભગવાન ને સંભાળશો કે તરત હું હાજર થઈ જઈશ, કે છે મોક્ષ જોઈએ, આપણે બીજું કઈ જોઈએ, મોક્ષ જોઈએ બીજું કઈ જોઈતું, બીજી કઈ ચીજ માગવા જેવી નથી આ જગત માં, શું અનંત અવતાર થી ભટક ભટક ભટક ભટકવાનો શોખમાં શોખમાં, અરે લોકો ભટકાવે છે, આ બધા ગુરુ મળે છે પણ એમાં કઈ બરકત આવતી નથી, મને કે આ બધા ગુરુ મળ્યા છે પણ એમાં કઈ બરકત નથી આવતી, બલિવાર હોય નઈ ને, એમાં મારી કહું કે જો કંટ્રોલ નો માલ એમાં બલિવાર હતો, લોકોને મૂર્ખ બનાવવા છે, પૈસા કઢાવવાને બધે, કે આ તો બધા ધંધાદારી થઈ ગયા છે, લોકોને મૂર્ખ બનાવવા છે, એટલે સાચા ગુરુ મળવા બે હારા હોય તારે આવડતું ના હોય કશું, એટલે એમાં ભલીવાર ના આવે, ભગવાન નો કોઈ ખરો જ્ઞાની પુરુષ મળે, જ્ઞાની પુરુષ તો વર્ણની અજાયબી કેવાય, છવ્વીસ વર્ષથી અમારી સમાધિ ગઈ નથી એક સેકન્ડે, અને છવ્વીસ વર્ષથી આ દેશ માં અમે રહ્યા નથી એક મિનિટ પણ, વાણી વાણી એક શબ્દ અમે બોલ્યા નથી છવ્વીસ વર્ષથી, આ વાણી કોણ બોલે છે આપની સાથે કહું, આ ઓરિજિનલ ટેપ રેકોર્ડ બોલે છે, શું કહ્યું ઓરિજિનલ ટેપ રેકોર્ડ, વક્તા છે તમે, શ્રોતા છો, હું જ્ઞાતા દ્રષ્ટા છું, હું આ શું વાણી બોલે છે ને જ્ઞાતા દ્રષ્ટા, સમજ ને, ઓરિજિનલ ટેપ રેકોર્ડર છે, ઓરિજિનલ એટલે ના કે બોલે છે તે, એટલે કે છે હું એક જ્ઞાતા છે, તમે દ્રષ્ટા છો, એવું ટેપ રેકોર્ડ વાગે છે અને પોતે આત્મ સ્વરૂપ થયા છે, એક જ છે આપડે જુદા ઓછા છે, તે સુખો જો કાયમ ન રહેતા તો વાંધો નહીં, દાદાજી ભી બહુ અચ્છી તરહ હિન્દી મેં બોલ સકતે હૈન, હિન્દી તમે દાદા ને પૂછી જો, એમને એક ક્વેશ્ચન છે, other question relates to reincarnation and that is good, presumably will be rewarded according to the deeds you are doing, how will a person know that his deed is relatively good to be born as a human being as opposed to the other, any borderland ka atla sara tum kehte ho aap aaiye na aage, this okay em kehte ke geeta ma likhi che yada yada hi dharmasya અત્યારે એવો ટાઈમ એમને એવું લાગે છે કે જે ગીતામાં કહ્યું છે કૃષ્ણ ભગવાને એ પ્રમાણે નો જે સમય છે તે અત્યારે બરાબર પાકી ગયેલો છે, તો એ હવે આપણને હિન્દુઓમાં હિન્દુ ધર્મમાં દેખાશે કે દુનિયાના બીજા બધા ધર્મોમાં એવો પુરુષ આવશે, ભગવાન આવશે અને આ બધાના અધર્મને નાશ કરશે, દરેક માં સબ ધર્મ એક એક પુરુષ હો જાયગા શબ્દ ધર્મ જો અપસેટ હો ગયા ફિર અપસેટ કર દેગા અભી અપસેટ હો ગયા ફિર અપસેટ કરેગા જૈસે કરેગા જૈસા થા એસા હો જાયગા સબ ધર્મ અપસેટ હો ગયા હૈ સબ ફિર અપસેટ કરેગા ફિર એસા હો જાયગા તો નેગેટિવ પોઝિટિવ હો જાતા ના ઓકે મેં યે સમજ રહા હું I feel my Hindi is also not good. I'm from the state of Odisha, so I had to learn 6 languages. I'm not good in any of them. Please forgive me. I have to read Sanskrit, Persian, Arabic, all that, so it confused me. So, what I was driving at, if there is a कि हर धर्म में इस तरह का एक prediction है कि कोई बड़ा महात्मा आएगा और कलयुग होगी, जब लोग जो है ना देवली moral लिखे तो उसमें जब हर धर्म के लोगों को लेकिन सब आए दे आर गोइंग टू फाइट ईच अदर बिकॉज देयर कैन बी ओनली वन लीडर सो एज एन अहमदिया मेंबर ऑफ द अहमदिया मूवमेंट इन इस्लाम विच उसमें हमारे मजहब में कहते हैं कंपेयर टू अदर मुस्लिम कि श्री कृष्ण एंड श्री रामचंद्र भी अवतार है लेकिन दूसरे मुसलमान नहीं मानते हमारे इसमें लिखा है इन अरबिक काना फिल हिंदे हिंद एज यू नो इज द वर्ड फॉर इंडिया Nabiya Siddhika, a true prophet, Ismahu Kahena, Kahen for Krishna. Actually, we believe so much, us par humne itna vishwas hai ki mera chote bhai ka naam Krishna rakha gaya. To hum log kehne ka maksad ye hai ki Hindu mazhab ki jo teaching us zamane mein aayi hui thi, bilkul sachi sab kuch thi, lekin usko, kyunki bahut saal se tha, to woh bahut badal gaya, jo achhi cheezein khatam ho gayi hai, usko ritual mein laya. अभी मैं विपिन कह रहा था कि जो आदत इतवार ब्राह्मण के लिए कहा गया है अगर वो सब उन्हीं के स्टैंडर्ड की सफाई अगर सब हिंदुओं में आ जाए तो और भी अच्छा ही होगी तो कहने का मकसद ये था उस जमाने के लिए था इट वाज फॉर दैट टाइम ऑन तो उसमें भोष्य महाप्राण और कृष्ण प्रेडिक्शन भी है और प्रॉफिट मोहम्मद कि वो ओस्ट्रारोही होगा तो कैमल राइडर सो तो उस जमाने का वो खत्म हो गया अब जो इंसान आने वाला है ही हैज टू एम्ब्रेस ऑल रिलीजन एंड कल्चर या अच्छा मुझे ये बताएं कि आपके रिलीजन में कहाँ पर है कि जो श्री कृष्ण की जो टीचिंग है सारे दुनिया के लिए कहीं तो नहीं है मेरा जानने में तो आप नोबडी कैन बिकम हिंदू हिंदुइज्म तो कहने का मकसद यही था मेरे समझ में वो नहीं आया अच्छा रीइंकार्नेशन का प्रॉब्लम मुझे ये है आई थिंक इज अ गुड आइडिया ये मेरा दोस्त भानु जोशी सम ऑफ यू मैं हर्ड वी डिस्कस ये अच्छी बात है कि आदमी जो भी उस कर्म करे उसकी सजा फल मिलेगी तो अब मैं यहाँ पर मुझे पता नहीं है कि दुनिया में बड़े बड़े गुनाह होते हैं मैं छोटे गुनाह करता हूँ तो मुझे तो समझ में नहीं आता कि मैं क्या पैदा होऊंगा इंसान या हैवान आइडिया कैसे ये क्वेश्चन आपको पहले पूछू એક એમનો પ્રશ્ન છે કે આજે પુનર્જન્મ એમાં એ માને છે અને એમ કે છે કે જે આપણે જે કર્મો કરીએ છીએ એનું ફળ આપણને મળે છે એટલે પાછો આપણો બીજો અવતાર થાય છે મનુષ્યમાં કે પશુમાં ગમે તેમાં પણ કે આપણે એવા છીએ કે આપણે બધા કર્મો તો કરીએ છીએ ને ખરાબ નાના મોટા ખરાબ કર્મો કરીએ છીએ બીજા લોકો તો ઘણા મોટા મોટા ખરાબ કર્મો પણ કરે છે પણ આપણને કેવી રીતે ખબર પડે કે આ કર્મ કરવાથી આપણે પાછા મનુષ્યમાં આવીશું કે આવા કર્મ કરવાથી આપણે જનાવરમાં જતા રહીશું એવું છે ને કે તમને ખબર પડે કે આ માણસ મિનિમમ આપકો માલુમ હો જાતા હૈ કે આદમી બોલતા હૈ ઉસકી સ્પીચ વાઇલ્ડ હૈ આપકો નહીં સમજ આતા હૈ વાઇલ્ડ સ્પીચ વાઇલ્ડ બિહેવિયર ઉધર હી જાને વાલા હૈ ઉધર હી જાને વાલા હૈ આપકો સમજ માં આ સબ આ જાતા હૈ ઇધર હી ઇધર આપ દેખ સકતા હૈ જી ને વો તો હૈ ધેર આર સમ એક્સ્ટ્રીમ કેસીસ યુ નો કે ધીસ ગાય ઇઝ ગોન બટ આઈ એમ કન્સર્ન્ડ અબાઉટ ધ રિલેટિવ સિચ્યુએશન્સ એક્સ્ટ્રીમ ડિગ્રી સો યુ હેવ નો આઈડિયા વોટસોએવર એમ કે છે કે અમુક બહુ જ બહુ છેલ્લી હદે ગયેલા હોય એ તો આપણે ખબર પડી જાય કે હવે આ તો આ જન વાઇલ્ડ છે કરીને પણ અમુક જે બોર્ડર લાઈન હોય એમાં તો રિલેટિવ બધું હોય કે ભાઈ આ એક આ રિલેટિવ સારું આ રિલેટિવ ખરાબ ત્યાં આગળ શું કરવાનું દેખો જો દેખને માં આતા હૈ વાઇલ્ડ वो कमी वो वाइल्ड में जाने का कमी है कोई आदमी, और देखने में नहीं आता, बहुत अच्छा दिखाता है वो, ज्यादा जाता है और दिखाने में बहुत अच्छा है, समझ गए नहीं, वो स्पीच में बहुत अच्छा है, बिहेवियर में अच्छा है, मगर माइंड में खराब है। किधर खराब है? माइंड का खराब है। माइंड कैसी खराबी होती है कि एक आदमी अपने घर को, अब बम्बई में रहता है कोई आदमी, तो आप जाओ तो इनके तीन रूम है इनके, तो आप जाओ तो तीन चार आदमी जगह है, तो साढ़े ग्यारह बारह बजे तो रात का बम लगाया, पिछड़ वाला था मकान तो खोला, फिर आपको क्या बोलेगा, ये आइए बोलेगा, नहीं आइए बैठिए, वैसा बोलेगा आइए बैठिए साहब, इधर ही बैठो, इधर बैठो, और माइंड में क्या हो जाएगा, अभी कहाँ से साले आए, अभी तो अभी माइंड जो चेंज होता है वही छत्ते पास होता जाने वाला है, माइंड चेंज नहीं होना चाहिए, जो जैसा बर्तन है ऐसा ही माइंड रखना चाहिए, समझ गए ना। No, I don't wish to monopolize this question. No, you go on. Yeah. Everybody is enjoying. Yeah, right. These are the common questions. Actually, I've been very frequently critical of Islam, etc. because I do not believe as much as ritual. And my theory is that, I don't know whether you agree, and all human beings are children of the one God. And I think to me, no father will be happy if he mistreats his child. So in this world, we have to continuously watch how we are dealing and treating other fellow beings. And personally, I think the Hinduism has dwelt very much on the philosophical aspect, the spiritual aspect. But it has largely ignored the material aspect of the common human beings. There are some teachings in Hindu literature which I have... Samne badane avtari purusho gane che. અને કૃષ્ણને પણ બહુ ઊંચું સ્થાન આપેલું છે, અને એમણે એમના એ લોકોના છોકરાઓના નામ પણ કૃષ્ણ રાખે છે, એટલે એમને એમ છે કે આ બધા ધર્મો આપણે બેઝિક એવું એમનું માનવું છે, અને સબ ધર્મ સરીખા નહીં હૈ, સબ ધર્મ હૈ તો સરીખા નહીં હૈ, સચ્ચા હૈ, બોલે સબ ધર્મ સચ્ચા હૈ, સરીખા નહીં હૈ, જૈસા 10, 20, 30, 40, 50 વો સબ સચ્ચા હૈ, ડિસેમ્બર આપ સમજ ના મેં ફોકસ ઓન ધ કોમન મેન, ક્રિશ્ચિયન ઇઝ ધ ફર્સ્ટ ડેવલપમેન્ટ આફ્રિકન સિટી, ફર્સ્ટ ડેવલપમેન્ટ ધર્મમાં, ધર્મ કે અંદર ફર્સ્ટ ડેવલપમેન્ટ કિસકા હૈ, આફ્રિકન સિટી, જીતના ઓનલી 50 ડિગ્રીઝ, 360 ડિગ્રીઝ, ઇસમે 50 ડિગ્રીઝ કા ધર્મ ઉનકી પાસે, આપ સમજો 360 ડિગ્રી કા ધર્મ જાનને કી જરૂર હૈ, ધર્મ 360 ડિગ્રી, ઇતના સબ આદમી માં સબ 360 ડિગ્રી માં સબ સબ હો જાતા હૈ, લેયર્સ 1 ડિગ્રી માં ઇતના લેયર્સ હૈ, 1 ડિગ્રી માં ઇતના લેયર્સ, આપ સમજો ના, તો 50 ડિગ્રી માં તો વો આ જાતા હૈ, વો આફ્રિકન સબ લોગ, આફ્રિકન ઇસસે જો કદી 50 સે આગે જે હૈ તો ઇધર કા જો બ્લેક હૈ એ સબ આ જાતા હૈ, સમજો ના, વો ઇસસે આગે વો વ્હાઇટ આતા હૈ, વ્હાઇટ 100 से 150 तक, इससे आगे मुस्लिम आता है, मोहम्मदन धर्म आता है, और मोहम्मदन धर्म और वो भी चाइना, वो भी वो अमेरिकन से अच्छा है, समझो, वो डेवलपमेंट है सब, और फुल डेवलपमेंट इंडिया में हो जाता है, समझे नहीं, ફૂલ ડેવલપમેન્ટ તો ફૂલ ડેવલપમેન્ટ હો ગયા નહીં આદમી સબ 250 તક રહેતા હૈ, હવે શું જો કદી કોઈ લાઈટ મિલ જાવે ફૂલ લાઈટ ઓર લાઈટ મિલ ગયા તો લાઈટ હો જાય 360 ભી હો જાતા ફિર લાઈટ કી જરૂર હૈ હા તક ડેવલપિંગ હોતા હૈ ઇધર ફિર લાઈટ કી જરૂર હૈ તો લાઈટ મિલ ગયા તો ખલાસ હો ગયા તો જો અપના લોગ બોલતા હૈ એ લોગ સબ ભેળ શેર કરતા હૈ અનાજ મેં ભેળ શેર કરતા હૈ ઘી મેં તેલ મેં સબ ભેળ શેર કરતા હૈ ઓર કભી દેતા હૈ સમજે ને ભાવ જ્યાદા લેતા હૈ એસા સબ કરતા હૈ ને તો જિસકે લીએ બૂમ લગાતા હૈ લોગો કો વે લોગ કો બોલા કાહે કે બૂમ લગાતા હૈ ઇસકી નિંદા કાહે કે કરતે હૈ ઉસકો ઓને વો ઇધર કિધર જાના કા ને ઇસકી બસ રિઝલ્ટ હો ગઈ હૈ વો ચાર પાઉં ઓર તેલ બસ રિઝર્વ હો ગઈ હૈ કાહે કે ઇસકા નિંદા કરતે હૈ The world is, world remains in regulation. The regulator of the world, heaven, you know? So, aaj jagat mein kabhi, kabhi anyay kisi ko nahi hua hai. Koi second kabhi ko anyay nahi hota hai kudrat mein. Kudrat mein. Kudrat hi anyay hi karte hai. જો કુદરત કહેતા હૈ વહી સચ્ચી બાત હૈ ઇસસે આગે અપના આત્મા વિકલ્પ કે લીએ જો કોર્ટ માં જાઓ કુછ એ બધે સબ વિકલ્પ હૈ એટલે જો બુરા કરતા હૈ ઇસકા ફોર્મુલા મિલતા હૈ અચ્છા કરતા હૈ ઇસકા ફોર્મુલા અચ્છા મિલતા હૈ ઓર અચ્છા કરતા હૈ સબકો સબકો દુઃખ દો સબ આદમી કો અપને સુખ દો આદમી કો અગર કોઈ જાનવર કો તો ઇસકા ફલ આપને કો સુખ મિલતા હૈ દુઃખ દો તો ઇસકા ફલ દુઃખ મિલતા હૈ જો આપકો ચાહીએ એ એસા દો બસ આ દો દો વાત માં સબ સબ જાને કા હૈ ઇસમે ભગવાન હાથ ડાલતા નહીં તુમ્હારો જ પ્રોજેક્ટ છે યોર પ્રોજેક્શન એન્ડ યુ આર હોલ એન્ડ સોલ રિસ્પોન્સિબલ ભગવાન ને લોક મને સબ બોલતા કે ભગવાન માફ કર દેંગે ભગવાન કે એસે આતે નહી રહેતા વો તો તુમ જલી બોલતા હૈ કે હમકો યે ભૌતિક ચીજ નહીં ચાહીએ અભી ભૌતિક માં હમકો હમકો દુઃખ હોતા હૈ અરે ભગવાન હમકો આપકી પાસ લે લો જબ ભી ઉસકે ઇસકે લીએ અરેન્જમેન્ટ હોતા હૈ ઇસકે અરેન્જમેન્ટ હોતા હૈ પણ જ્યાં તક તક ચાહતા હૈ તુમકો અચ્છા લગતા હૈ તો અરેન્જમેન્ટ કોઈ જરૂર નહીં હૈ ઓર રિવર તો હૈ ઓ છતે ફોરેન વાળા કો બોલતા થા કે રિવર હમકો તુમ્હારા જો લોગ બોલતા હૈ ઇસસે હમ માનને વાળા નહીં તો આપ સાયન્ટિફિક થે મેને સાયન્ટિફિક સમજાયા ઇસકો સમજ માં આ ગયા તો દૂસરી વાત કરો કોઈ જોઈએ વાત કોઈ પણ કોઈ ભી વાતચીત કરો શકતા હૈ આપ સમજ ગયા ને દૂસરો કોઈ મોકા આપ બાતે સુનને કો તૈયાર હૈ સર ભાઈ આવર વન મોર રિક્વેસ્ટ એઝ યુ નો પ્રિઝનરલી હી ઇઝ ઇન અ પોઝિશન ઓફ ઇન્ફ્લુએન્સ ઇન ઇન્ડિયા સમવેર Why can't he use his influence to bring the people of diverse ideas and sects together and preach toleration? So that, and for example, I am more tolerant to my Hindu brothers because I happen to study Sanskrit, their literature, know little bit, and I can dissect from the good and from bad, and thinking that must have been done by some misguided Brahmins or somebody that it says that a Shudra cannot hear Veda. Some scriptures, whether they are authentic or not, I don't know. So if that way he can influence the Indian government in general to force people to read each other's religion and find out the better things of their religion rather than dwelling on the negative aspect of the religions, you see. એમ કે કે કે હું વિનંતી કરું છું કે આપ તો પેલો સમર્થ વાળા છો શક્તિશાળી છો લોકો ઉપર તમે સારી ઇમ્પ્રેશન પાડી શકો છો તો તમે ઇન્ડિયા ગવર્મેન્ટ ને કેવું કેમ તમે આપી નથી શકતા સમજણ કે જેથી કરીને બધા ધર્મો વાળા, હિન્દુ ધર્મ વાળા, મુસ્લિમ ધર્મ ના પણ શાસ્ત્રો વાંચે, મુસ્લિમ ધર્મ વાળા હિન્દુ ના શાસ્ત્રો વાંચે, દરેક ધર્મ વાળા એકબીજાના શાસ્ત્રો વાંચે અને એમાંથી એ લોકોને જે સારી વસ્તુ હોય એ વસ્તુ એ લોકો સમજે, અપનાવે. અને કોઈ ધર્મ ની ખરાબ વસ્તુ હોય એને લઈને કે છે કે ક્રિટિસાઇઝ કરે, બરાબર ના કહેવાય. અને હિન્દુ ધર્મ માં પણ પેલા શુદ્રો ને વેદ ના વાંચવાનું જે કહ્યું છે, વેદો શુદ્રો થી ના વંચાય એવી જે વાત કરી છે, એવું બધું ના હોવું જોઈએ. એટલે બધાને સમાજ નહીં, એવું સબ જો બ્રહ્માંડ બન્યા હે સબ લોગ ડેવલપ ના હો જાય એસપી કે લિયે સકિયા હે વો વો જો સેવા કરને કા બંધ કર દેવે જો વિધાન સ્વાર્થ કે લિયે ભગવાન કે વા કોઈ શુદ્ર નહીં હે ભગવાન કે કોઈ બ્રાહ્મણ નહીં હે ભગવાન કે વા કોઈ ક્ષત્રિય નહીં હે શી લાઈક વાઈલ આઈ ગો ઇન માય વિલેજ એન્ડ ઈટ હર્ટ્સ મી ટુ સી માય યુ નો ચમાર ફ્રેન્ડ યુ ગેટ ફ્રેન્ડ્સ ટુ He planted his coconut trees. Mm-hmm. He has to get a Brahmin, pay him a lot of money and then he can do it. Mm-hmm. So some of those things are still happening in 20th century and it hurts me because he's my friend. I'm classed also untouchable. One of my friend who got his degree from Aligarh University in physics drank a glass of water in Kanpur and he thought he honored me. He has never done before that. So I think the root of this is... સૂર્ય ના પ્રકાશ હવે તમે કમી રહી કરશો. અમે અત્યારે માણસ ને નેચર વસ્તુ છે તેમાં કેવું ભાઈ પૂછે છે કે આ સાયન્ટિસ્ટો બધી શોધખોળ કરી છે કે અમુક હજારો લાખો વર્ષ પછી સૂર્ય કરોડો અમુક કરોડો વર્ષો પછી સૂર્યનો પ્રકાશ બંધ થઈ જશે, સૂર્યનો પ્રકાશ ઓછો થતો સૂર્યનો પ્રકાશ ખલાસ થઈ જશે. તો કે તો પછી આ બધું કેમનું ચાલશે? બુદ્ધિ નો એને જે બુદ્ધિ થી બોલે છે ને તે બુદ્ધિ નો અંત આવે છે એટલે સૂર્ય નો અંત આવી ગયો. એની બુદ્ધિ નો અંત આવી જાય છે એટલે એમ લાગે છે સૂર્ય નો અંત આવી ગયો. વાત એની બુદ્ધિ નો અંત આવી ગયા બોલનારની, કારણ બુદ્ધિ લિમિટેડ છે. ફ્રોમ બિગિનિંગ ટુ એન્ડ એ બુદ્ધિ છે. શું આ મારા જરાય બુદ્ધિ નથી, છતાં હું કઉ છું કે સૂર્ય ને કઈ પણ થવાનું નથી. મારા જરાય બુદ્ધિ નથી, એક પેન્ટ પણ બુદ્ધિ નથી. એટલે કઈ શકું છું કે એની બુદ્ધિ ને એન્ડ આવતા એમ લાગે છે સૂર્ય બંધ થઈ ગયો. એવું નથી ભાઈ, આ કજુ માનશો નહીં. એ તો બધા એવું કે છે, 2000 માં આટલી વસ્તી થઈ જશે અને ખજી ખાસી શું કે એવું નથી. આ બધું હા દાદા, જેમ કે બેન એમને બોલાવે તો આપડે પૂછીએ શું તમારું નામ શું? મેં પણ જ્ઞાન લીધું છે. તે બધાને ખ્યાલ છે હું સુધાર્થ નથી. પણ તે કાચું જ પડ્યું છે ને? કાચું તો પડી જાય. બે ત્રણ દાડા એવું છે ને, કોલેજ માં 15 વર્ષ કાઢ્યા અને આ કોલેજ માં કર્યા જ નહીં તમે. જો આ કઈ આ કોલેજ માં કઈ વસ્તુ સીધે જતા કોઈ ધંધો દળત નહીં, પરમાત્મા જેવા થઈ ગયા. થોડોક જ વખત કાઢ્યો હોય, થોડોક જ વખત કાઢ્યો હોય પરમાત્મા જેવા થઈને ફરો. અને તમારી સ્ત્રીઓની જોડે ફરો, રોજ સિનેમા જોવા જાઓ, છોકરીઓ પણ આવો, બધું એનું વાંધો નથી મને. આ વિજ્ઞાન એવું છે કે કોઈ રીતે ટચ થતું નથી બીજી રીતે શું. અને અક્રમ વિજ્ઞાન થી કોઈ વખત દગડ થયેલું છે પણ એમાં ટાઈમ ટાઈમ આપ્યો જ નથી ને. આપે થઈ કેટલાક કલાક તો મને ભેગા થયા. 3-4 કલાક તો એની અસર આટલી બધી રહી છે. જો તમારી પાસે હોય 1 કલાક જોયા થયા પછી શું હશે અને 15 વર્ષે તમે ભણ્યા તેની અસર કશું રહી નહીં. ભાષા શીખ્યા તો ચાલી ભણ્યા ભાષા શીખ્યા ગયું ડખામાં ટાઈમ જાય છે એવું અમદ ટાઈમ આપો તો કેટલું કામ નીકળી જાય. અને આવું જ્ઞાની કોઈ વખત હોતા નથી. આ તો કુદરતી એક ધીસ ઇઝ બટ નેચરલ થઈ ગયેલું છે ને. માટે જે લોકો લાભ ઉઠાવના એ તો પાછળ જ પડેલા રહે છોડે જ નહીં. પણ તમે પાછળ ના પડાય તો અમુક કલાક તમને કેમ લાગે છે તમને ઠીક લાગે એ કરજો. મારું કહેવાનું છે ફરી ફરી આ વિજ્ઞાન સાંભળવાનું નહીં મળે. જે 3 કલાકમાં હિમાલયમાં લાખો અવતાર ભટકે તોય પણ હું ના જાય એનું સિદ્ધાર્થમાં જે પણ ના થાય શું કહે. અને તમને 3-3 કલાકમાં આટલી બધી સરળ હા તો આપણે શું કરવું જોઈએ પાછળ પડવું જોઈએ. જ્ઞાન લીધેલું છે. તમારું શું નામ છે? નરેન્દ્રભાઈ. હે નરેન્દ્ર. ખરેખર તમે નરેન્દ્ર છો? આ માણસ ને જે નામ પાડ્યું ને નાતોમાં એ લોકો આ દેહ ને ઓળખવા માટે નરેન્દ્ર પાડ્યું. અને લોકોને ઓળખવાનું છે પણ તમારે જાણવું જોઈએ કે લોકોને ઓળખવાનું નરેન્દ્ર નામ છે. પણ હું લોકોને ઓળખવા હું નરેન્દ્ર નથી. લોકોને ઓળખવા માટે આ નરેન્દ્ર છે પણ હું નરેન્દ્ર નથી તે તમારે ના જાણવું જોઈએ. માય નેમ ઇઝ નરેન્દ્ર બોલો છો કે નહીં બોલતા? માય નેમ ઇઝ નરેન્દ્ર. હા તો માય નેમ માય નો આઈ કોણ છે? માય નો જે કેનારો તે આઈ કોણ છે? ના માણસ આ બોડી ના ફોટો પડે આવો ફોટો પડે માણસ મરી ગયા પછી માણસ જ કે છે.